las virtudes tranquilos. ભગવાને નહી ક્રિશ્ચિયન હા સચ્ચા ક્રિશ્ચિયન 50 કરોડ હૈ તો ઇતના ભી સબ લોગ માનતા હૈ કે ગોડ ક્રિએટર ક્યા ઝૂઠ બાત હૈ એસા પૂછતા હૈ હમ ક્યા પૂછતા હૈ વો ગોડ ઇઝ ક્રિએટર માનતા હૈ ક્યા રોંગ બિલીફ હૈ મેને બોલા કે રોંગ બિલીફ તો નહીં હૈ મગર રાઇટ ભી નહીં હૈ તો ફિર ક્યા બોલતા હૈ કે કેસી હૈ તો હમ બોલતા હૈ કે ગોડ ઇઝ by Christian viewpoint, not by fact. Viewpoint. God is creator is correct by Christian viewpoint. God is creator is correct by Muslim viewpoint. God is creator is correct by Indian viewpoint, not by fact. Only viewpoint. By subtle sense. આપકો ભી સોલ્વ કરા દેતા હૈ આપકો ભી કરા સકતા હૈ 10 લાખ સાલ મેં એસી કોઈ ચીજ હુઈ નહીં કે એક ઘંટે મેં હો સકતા મિરેકલ વો ભગવાન કા મિરેકલ હૈ ઓર ભગવાન તો હમ નહીં હૈ વો તો એમ પટેલ હૈ ઓર અંદર બેઠા હૈ વોહી ભગવાન આપ હો ને વો દાદા ભગવાન હૈ ઓર એમ પટેલ હૈ હમ થોડા ટાઈમ ઇધર ભી રહેતા હૈ થોડા ટાઈમ ઉધર ભી રહેતા હૈ જબી બાત કરતા હૈ ઇધર આ જાતા હૈ વોટ શુડ આઈ ડુ તો પૂછે મારે શું કરવાનું મને સાથે આ જાના હમ બતા દેંગે સર ઓર યાવ ટુ ધ નથિંગ યાવ ટુ ધ નથિંગ યુ કમ ટુ મી આઈ વિલ શો યુ વોટ ઇઝ ધેટ કોલ યાવ ટુ ધ ટેક્સ્ટ યુ સીન મે રહા હો ઓન તો યે યસ યુ કેન બી ઓર ઇગ મુસલમાન છે તો તે બેઠો તો 10 મિનિટ માં કે છે મને આ શાંતિ ક્યાં શાંતિ થઈ મને કહો કે તારું કારણ કહો તારું છું અલ્લાહ ની પાસે બેઠો છું અલ્લાહ અલ્લાહ ની પાસે હું બેઠો છું રે મારી પાસે શું બેઠો છું અલ્લાહ કે પાસ તું બેઠા હૈ એસા સમજાયા સમજમાં આયા So within 10 minutes he was asking Dada that you tell me that why I am getting such peace of mind which I have not experienced throughout my life. What is the reason of that? Then Dada replied that you don't know, but you are sitting by the side of Allah. Because I am sitting directly by the side of Allah and you are sitting there with me. That's why you are feeling that it's unique feature. That's good. દર્શન કરવા ચાલો તે લોકો તો કબૂલ થઈ ગયા નહીં આયા હજુ ઓળખાણ નથી થઈ મારે શું એ બધું કરે છે હજુ ઓળખાણ થઈ જ નથી એટલે સીધા એ અહીં આયા છે એટલે વાતચીત કેવી રીતે કરી શકો આપને સમજાવી શકો કે શું છે એ બેંક ઓફ બરોડામાં ઓફિસર છે એ છે તો મદ્રાસ માં પણ થોડા વખત માટે અહિયાં બરોડામાં એમને બદલી આપી છે બહુ સારું આટલો લાભ લઈ જાય એ કહે છે કે મને 7 મહિના માટે હું અહીંયા રહેવાનો છું એટલે મને મારો અવભાગે કે અહીંયા મને વધારે રહેવા સત્સંગનો લાભ મળશે કેટલા મહિના થઈ ગયા ઓહો છેલ્લા 3 વર્ષથી છું પણ મેં કોઈ જે સાંભળ્યું નથી આ વાત દાદાની વાત સાંભળી નથી In this book, but other books are there, which are only these pieces, whatever. And then we have edited in the first book, 2 books are there. Can you do a translation in English? Can you translate? Then it's very good thing. Then you will be very happy. તુમ આય તુમ તો માલુમ નહીં તુમ્હારા તુમ કોણ હૈ સારા સકને તમે બનાવે નિર્વિકલ્પ સમાન, મહિમા સકને તમે બનાવે નિર્વિકલ્પ સમાન, પાસે જની ભગવાન ચલાતા ભગવાન ચલાતા એ દિલીપ હે ક્યાં ચીજ છે Nobody has bhajan this world. It has bhajan. So, why you are a scientist, sister? Because Krishna banaya, banaya bina to banaya nahi. He bolta hai ki Krishna banaya. God is not creative, so Krishna create kiya. Aisa bolta hai. Bas bata hai tumhari bari baat. To main batata hu, only scientific circumstance or evidence. Tumhari kyun banaya? Circumstantial evidence. Only scientific circumstantial evidence. तुम और मेरी अभी जो साहब की बात हो रही है આંખે દેખા જતા હે ઓર એ વહી હે વૈજ્ઞાનિક બાત ઓનલી સાયન્ટિફિક પરિવાર સાયન્ટિસ્ટ પૂછતા હે તો ભગવાન કુછ હૈ નહીં હૈ તો કિધર હૈ ભગવાન તું બોલતા કિધર તુમકો કિધર લગતા હૈ તમે બોલતા કે ઉપર તો અમે બોલતા કે ઉપર તો ખાલી આકાશ છે ભગવાન ઉપર હૈ તો બોલતા કે ભગવાન કિધર હૈ અને ટ્રુ રેસિડેન્સ એડ્રેસ ટ્રુ એડ્રેસ મારે મેરે બોલના પડતા હૈ કે ગોડ every creature, whether visible or invisible. God is in every creature, whether visible or invisible. Tumhari meri usme invisible creature God hai. So creature ki andar hi hai. Koi samajh mein aata hai? Wo atma rup mein dekha hai, atma rup mein sab mein. કોણ ચલાતા હે સબ તુમે સમજ આ ગયા તો તુમ્હારા આત્મા ની પાસ ખાને હોને કા કે નહીં હોને કા તુમ્હારા આત્મા વિદ્યા કા આત્મા હે થોડા વિદ્યા કા આત્મા હે થોડા શું કર નહીં તે સમજ ગયા તુમ્હારા આત્મા ની તમારી પાસે જે કી સત્તા હે આપણો શું માલુમ હોતા જે કી સત્તા હે માલુમ નહીં હોતા સત્તા એટલે શું શું હોય દેખો ને કભી તમારે વિચાર હે કે આજ જલ્દી નિંદ લેના હે કભી નિંદ નહીં આતી હે નહીં બચા તમારી ગરજી કોણ તમને અત્યારે કરતા કભી ભૂખ લગા હો ભૂખ ખાને કી ચીજ મિલે નહીં એસી ભી તકલીફ હો જાતી કભી ગુસ્સા હો જાતા નહીં હો જાતા તમારી ઈચ્છા નહીં ગુસ્સા કરને કી ઈચ્છા નહીં કીધું હો જાતા કભી આત્મા કહીએ છે તમારી નબળી નબળી નહીં અભી નહી લાયા જાણને કા હૈ કે ગોડ ક્યાં કરતા હૈ ઓર ક્યાં નહીં કરતા હૈ ઓર બોલના બસ દૂસરા ક્યાં કરતા હૈ ઓર નહીં કરતા હૈ સમજ લેના છે બસ કે

ભાગો ભાગ